श्रीमद् देवी भागवत पहला स्कंद अध्याय 10 11 12 13 व्यास जी की तपस्या ने भगवान शंकर नु वरदान राजा सुधम्न नु इला नामनी स्त्री में रूपांतर पुरुरवानी उत्पत्ति सुधम्न नी देवी उपासना तथा भगवती नी कृपा थी सुधुम्न ने परमधाम की प्राप्ति राजा पुरुरवा ने उर्वशी की प्राप्ति और प्रतिज्ञा भंग ने लीधे उर्वशी नु राजा ने छोड़ी ने चालिया जाऊ। ऋषिओ बोलिया, सुत जी आप पहला कही चुकिया छो कि व्यास जी अत्यंत तेजस्वी हता। तेमणे संपूर्ण पवित्र पुराणों की रचना करीने सुखदेव जी ने भणाव्या। क्या प्रकार की तपस्या करवाथी तेमने सुखदेव जी पुत्र रूपे प्राप्त थया हता। आ संबंध में व्यास जी ना मुख कमल थी आपे जे कई सांभळ्युं होय ते बधी हकीकत विस्तारपूर्वक कहेवानी कृपा करो। सुत जी कहे छे, सुखदेव जी उच्च कोटिना साक्षात योगी हता। सत्यवती पुत्र व्यास जी थी जे रीते तेमनो जन्म थयो ते तमने कहू छू। एक समय नी वात छे, महाभाग व्यास जी मने पुत्र प्राप्ति थाओ आवो दृढ़ संकल्प करीने मेरू गिरीना रमणीय शिखर उपर गया अने तेमने कठोर तपनो प्रारंभ कर्यो। तेमना मन में वारंवार विचार आवतो हतो के शक्ति नी उपासना अवश्य करवी जोईए। जे शक्ति नी पूजा नथी करतो जगत में तेनी निंदा थाय छे। शक्ति उपासक आदरणीय होय छे। सत्यवती नंदन व्यास जी सुमेरु गिरीना जे शिखर उपर तपस्या करता हता त्या एक मोटू अद्भुत कणेरनु उपवन हतु। बधा देवताओ अने महातपस्वी मुनियो त्या क्रीड़ा रमत करता हता। आदित्य वसु रुद्र वायु अने अश्विन कुमारो तथा अन्य ब्रह्म साक्षात्कारी मुनियो त्या रहता हता। निरंतर संगीतनो ध्वनि गुंजी रह्यो हतो। तप करवाथी चराचर जगत में व्यास जी नु तेज फैलाई गयु। तेमनी जटा अग्नि नी जेम चळकवा लागी। तेमना तेज ने जोईने सचिपति इंद्र भयभीत थया। देवराज ना मन में व्यथा उत्पन्न थई। ते भगवान शंकर पासे गया। तेमने व्यथित जोईने भगवान शंकरे कह्यु। शंकर जी बोलिया, इंद्र तमे देवताओना राजा छो, आजे भयभीत केम लागो छो? तमारा ऊपर क्यों दुख तूटी पड़ियू? तमारे क्यारे तपस्वियों प्रति अदिखाय करवी न जोईए। शक्ति सहित हूँ उपास्य छु एवं समझीने मुनियो तपस्या कर्या करे छे। तेओ कोई प्रकारनो बीजानो अहित करता करवा नथी इच्छता। ज्यारे शंकरे इंद्र ने आ प्रमाणे कह्यु त्यारे तेमणे भगवान शंकर ने पूछ्यू, व्यास जी शा माटे तप करे छे अने तेमना मन में शू अभिलाषा छे? भगवान शंकरे कह्यु, पराशर नंदन व्यास जी पुत्र प्राप्ति माटे कठोर तप करी रहिया छे। तेमना तप ने 100 वर्ष पूरा थशे त्यारे हूँ तेमने सुंदर पुत्र आपीश। सुत जी कहे छे, आ प्रमाणे भगवान शंकर इंद्र ने कह्यु। त्यार पछी ते जगतगुरु शंकर व्यास जी पासे गया ने कहवा लाग्या, वासवी पुत्र व्यास उभा थाओ, तमने हवे सुंदर पुत्र प्राप्त थशे। हे अनग पाप रहित तमने ज्ञानी यशनो विस्तार करवा वालो तथा समस्त लोकोनो प्रिय पुत्र प्राप्त थवानो छे। तेमना तेनामा बधाज सात्विक गुणों स्थित रहेशे। साथे साथे ते सत्य पराक्रमी पण थशे। सुत जी कहे छे, भगवान शंकरनी मधुर वाणी सांभळीने મહાભાગ વ્યાસજી તેમના ચરણોમાં વંદન કરી પોતાના આશ્રમે પાછા આવ્યા. ઘણા વર્ષોના તપથી તેઓ થાકી ગયા હતા. પુત્ર ઉત્પન્ન કરવા માટે જે અરણી પત્ની જાણીતા છે તે તો આજે મારી પાસે નથી, પરંતુ હું કોઈ સ્ત્રીનો સ્વીકાર પણ કઈ રીતે કરું? કારણ કે સ્ત્રી તો સંસારમાં પગને બાંધી રાખવાની બેડી જ છે. સ્ત્રી ભલે પુત્ર ઉત્પન્ન કરવામાં કુશળ અને રૂપાળી કેમ ન હોય, પણ છે તો બંધનમાં નાખનારી જ. તે પોતાની ઈચ્છા પ્રમાણે સુખ ભોગવવાનું પસંદ કરે છે. ગૃહસ્થનું જીવન અત્યંત કષ્ટદાયી છે. આવું જાણવા છતાં હું તેને પત્નીને કઈ રીતે સ્વીકારું? મુનિશ્રેષ્ઠ વ્યાસજી આવું વિચારી રહ્યા હતા. તે વખતે ધૃતાચી નામની અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરીને તેમને દેખાઈ. તે મુનિની સામે જ આકાશમાં ઊભી હતી. અપ્સરાઓમાં તે સર્વોપરી હતી. હવે મારે શું કરવું જોઈએ? જો હું આનો સ્વીકાર કરી લઉં છું તો અનેક તપસ્વી મહાત્માઓ મારી મસ્કરી કરશે. વળી તેમણે વિચાર્યું, જેવો હોય તેવો, પરંતુ ઉત્તમ સુખ આપનાર તો ગૃહસ્થાશ્રમ જ છે. એવું કહેવાય છે આ ગૃહસ્થાશ્રમ પુત્ર આપે છે, સ્વર્ગ આપે છે અને જ્ઞાન થઈ જાય તો મોક્ષ પણ આપે છે. ઘણા સમય પહેલા નારદજીના મુખે એક પ્રસંગ મેં સાંભળ્યો છે. ઉર્વશી નામની એક અપ્સરા હતી. રાજા પુરુર્વા તેના વંશમાં થઈ ગયા હતા અને છેવટે તે અપ્સરાએ રાજાનો તિરસ્કાર કર્યો હતો. મુનિઓના પૂછવાથી સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, ઈલાના ગર્ભથી પુરુર્વાની ઉત્પત્તિ થઈ હતી. તે પ્રસંગ હવે તમને કહું છું. પુરુર્વા યજ્ઞ અને દાન જેવા સત્કર્મો કરનારા એક ધાર્મિક પુરુષ થઈ ગયા. સુધુમ્ન નામના એક રાજા હતા. તેમના મુખેથી ક્યારેય અસત્ય વાણી નીકળી ન હતી. ઇન્દ્રિયો પર તેમનું પ્રભુત્વ હતું. એકવાર તેઓ ઘોડા પર બેસી શિકાર કરવા જંગલમાં ગયા. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ હતા. શિકાર કરતા કરતા રાજા સુધુમ્ન એક વિચિત્ર વનમાં ચાલ્યા ગયા. તે દિવ્ય વન મેરુ ગિરીની તળેટીમાં હતું. પારિજાતના વૃક્ષોથી તેની શોભા અનુપમ અજોડ હતી. અશોક વાસંતી બકુલની સુંદર લતાઓથી તે મહેકી રહ્યું હતું. તમાલ, ચંપો, આંબા, લીમડાના વૃક્ષોથી આ વન ચારે બાજુ ઘેરાયેલું હતું. દાડમ, નારિયેળ અને કેળના વૃક્ષો તેની શોભા વધારી રહ્યા હતા. જુઈ, માલતી વગેરે સુગંધિત પુષ્પોથી લચી રહેલી લતાઓ વિપુલ માત્રામાં હતી. ત્યાં અનેક હંસ અને બગલા પણ આમ તેમ ફરી રહ્યા હતા. મોટા વાંસના વૃક્ષોમાંથી ઘર્ષણનો સતત ધ્વનિ સંભળાતો હતો. ભમરાઓ ગુંજન કરતા હતા. તે વન બધી રીતે સુખદાયી હતું. રાજા સુધુમ્ન તે વનને જોઈને અતિ પ્રસન્ન થયા. વૃક્ષો ફળ ફૂલથી લચી રહ્યા હતા અને તેના પર કોયલો ટહુકી રહી હતી. આ જોઈને રાજા અને સેવકો મુગ્ધ થઈ ગયા અને રાજાએ તે વનમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા જ તેઓ સ્ત્રી બની ગયા. ઘોડો પણ ઘોડીના રૂપમાં ફેરવાઈ ગયો. રાજાને આ ઘટનાથી અત્યંત ચિંતા થઈ. તેમને થયું આ શું થઈ ગયું? તેમના મનમાં વારંવાર ચિંતાના મોજા ઉછળવા લાગ્યા. તેમને અપાર દુઃખ થયું. તે શરમાઈ ગયા. હું સ્ત્રી થઈ ગયો, હવે હું શું કરું? કઈ રીતે ઘેર જાઉં? રાજ્ય શાસન કઈ રીતે સંભાળીશ? અરે, મને કોણે છેતર્યો? ઋષિઓ બોલ્યા, સુતજી, આપે અત્યંત આશ્ચર્યની વાત કહી કે રાજા સુધુમ્ન સ્ત્રી થઈ ગયા. તેમનામાં દેવતાઓ જેવું પરાક્રમ હતું, તો પછી તેમને સ્ત્રી કેમ થવું પડ્યું? તે સુંદર વનમાં રાજાએ એવું ક્યું કાર્ય કર્યું જેનાથી તેમની આ દશા થઈ? હે સુરત, આ પ્રસંગ વિસ્તારથી કહેવાની કૃપા કરો. સુતજી કહે છે, એકવાર ભગવાન શંકરના દર્શન કરવા માટે સનકાદિ ઋષિઓ તે વનમાં પધાર્યા. તે વખતે ભગવાન શંકર ભગવતી ઉમા સાથે ક્રીડામાં મગ્ન હતા. ઋષિઓને જોઈને ઉમા અત્યંત શરમાઈ ગયા. તે શંકરજી પાસેથી ઉઠીને લજ્જિત થઈ અલગ બેસી ગયા. તેમનું શરીર થરથરવા લાગ્યું. શંકર અને ઉમાને ક્રીડામાં આનંદિત જોઈને ઋષિઓ આમ તેમ વિખરાઈને તરત જ ભગવાન નારાયણના આશ્રમ પર ચાલ્યા ગયા. પોતાની પ્રિયા પાર્વતીને અત્યંત લજ્જિત થયેલા જોઈને ભગવાન શંકરે તેમને કહ્યું, તમે કેમ આટલા શરમાઈ ગયા? હું હમણાં જ તમને સુખી કરી દઉં છું. હે વરાનને, જો આજથી કોઈ પણ પુરુષ મોહવશ આ વનમાં પગ મૂકશે તો તુરત જ તે સ્ત્રી થઈ જશે. આ પ્રમાણે ભગવાન શંકરે તે વનને શ્રાપ આપી દીધો. ત્યારથી તે વન દોષનો ભંડાર થઈ ગયું. જે લોકોને ખબર છે તે ભૂલથી પણ આ કામ વનમાં આવતા નથી. મહારાજ સુધુમના વાતથી અજાણ્યા હતા, તેથી મંત્રીઓ સાથે ત્યાં ચાલ્યા ગયા. તેથી બધાની સાથે તેમને શ્રાપ પ્રમાણે સ્ત્રીતત્વનો સ્વીકાર કરવો પડ્યો. હવે તે રાજર્ષિ સુધુમ્ન પર ચિંતાના વાદળો ઘેરાયા. લજ્જાને લીધે તે ઘેર ન જઈ શક્યા. તે વનમાંથી નીકળી બહાર આમ તેમ ફરવા લાગ્યા. સ્ત્રી થવાને લીધે તેમનું નામ ઈલા થયું. તે ચારે બાજુ ફરી રહ્યા હતા ત્યાં ચંદ્રમાના યુવાન પુત્ર બુધ સાથે તેમની મુલાકાત થઈ ગઈ. ઈલા ખૂબ સુંદર હતા. અનેક સ્ત્રીઓ તેમની સાથે હતી. મહાભાગ બુદ્ધજીએ ઈલાને પોતાની પત્ની બનાવવાની ઈચ્છા બતાવી. ઈલાને પણ બુદ્ધને પતિ બનાવવાની વાત ગમી ગઈ. પછી પ્રેમપૂર્વક બંને પરસ્પર સંબંધ થઈ ગયો અને ઈલાના ગર્ભથી બુદ્ધનો પુરુરવા નામે પુત્ર ઉત્પન્ન થયો. તે સુંદર સ્ત્રી ઈલાએ વનમાં રહીને પુત્ર તો ઉત્પન્ન કર્યો, પરંતુ તેના મનમાં ચિંતા ઘેરાતી રહી. તેણે તેમના મૂળ કુલગુરુ મુનિવર વશિષ્ઠજીને યાદ કર્યા. વશિષ્ઠજી અત્યંત દયાળુ હતા. તેમણે સુધુમ્નની દશા જોઈને જગતનું કલ્યાણ કરવાવાળા દેવાદિદેવ ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન શંકર મુનિવર પર પ્રસન્ન થયા. વશિષ્ઠજીએ પોતાના પ્રિય પાત્ર રાજા સુધુમ્નને ફરીથી પુરુષ બનાવવા પ્રાર્થના કરી. ત્યારે પોતાનો શ્રાપ વ્યર્થ ન જાય એવું વિચારીને ભગવાન શંકરે કહ્યું, સુધુમ્ન, એક મહિનો પુરુષ રહેશે અને એક મહિનો તેને સ્ત્રી રહેવું જ પડશે. આ પ્રમાણે વરદાન મળ્યા પછી ધર્માત્મા સુધુમ્ન ફરી પોતાના ઘેર આવ્યા. વશિષ્ઠજીની કૃપાથી તેમણે રાજ્ય શાસન સંભાળી લીધું. સ્ત્રી બને ત્યારે તેઓ મહેલમાં રહેતા હતા અને પુરુષ બને ત્યારે તેઓ રાજ્ય કારભાર સંભાળતા હતા. તે વખતે પ્રજામાં અશાંતિ ઊભી થઈ. આવા રાજા, એક મહિનો પુરુષ અને એક મહિનો સ્ત્રી, તેમને અપ્રિય લાગ્યા. સમયના વહેણ સાથે ઈલાનો પુત્ર પુરુરવા યુવાન થયો. ત્યારે રાજા સુધુમ્ને તેને ગાદી પર બેસાડ્યો અને પોતે વનમાં ચાલ્યા ગયા. વૃક્ષોથી સુશોભિત તે વનમાં જઈને મુનિવર નારદજી પાસેથી ઉત્તમ નવાક્ષર મંત્રની દીક્ષા લીધી અને અત્યંત પ્રેમપૂર્વક તે મંત્રનો જપ કરવા લાગ્યા. અને તેથી બધાનું કલ્યાણ કરવાવાળી ગુણમયી ભગવતી યોગમાયા રાજા પર પ્રસન્ન થયા. સિંહ ઉપર બેસીને તે રાજાની સામે આવ્યા. દેવીનું દિવ્ય રૂપ અત્યંત મનોહર હતું. દિવ્ય રૂપ ધારણ કરવાવાળા તે દેવીના દર્શન કરીને સ્ત્રી બનેલા રાજા સુધુમ્નની આંખો આનંદથી ખીલી ઉઠી. તેમણે અત્યંત પ્રસન્ન થઈ માથું નમાવી ભગવતી જગદંબિકાને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી. ઈલાએ કહ્યું, હે ભગવતી, મેં આપના સુપ્રસિદ્ધ દિવ્ય રૂપની ઝાંખી કરી. આ રૂપનું દર્શન કરવાથી અખિલ જગતનું કલ્યાણ થઈ જાય છે. હે માતા, દેવતાઓ જેની ઉપાસના કરે છે, મુક્તિ આપવી અને ભક્તોના મનોરથો પૂરા કરવા એ જેનો સ્વભાવ છે, તેવા આપના ચરણ કમળમાં હું મસ્તક નમાવું છું. હે જગદંબિકા, જ્યારે દેવતા અને ઋષિઓ આ બધા આપના સ્વરૂપનો યથાર્થ નિર્ણય નથી કરી શકતા, ત્યારે પૃથ્વી પર રહેનારા સાધારણ મનુષ્યો તેને કઈ રીતે જાણી શકે? હે દયામયી, આપની કરુણાભરી દ્રષ્ટિ પડવાથી જ આપના સંપૂર્ણ પ્રભાવને જાણી શકાય છે. હે દેવી, આપના વૈભવને જોઈને મને અત્યંત આશ્ચર્ય થાય છે. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વરુણ, વાયુ, કુબેર તથા વસુઓ પણ આપના સંપૂર્ણ રૂપગુણથી અપરિચિત છે, ત્યારે અજ્ઞાની મનુષ્ય કઈ રીતે તેને સમજી શકે? હે માં, ભગવાન વિષ્ણુ અત્યંત તેજસ્વી છે, તો પણ સંપૂર્ણ સંપત્તિ પ્રદાન કરવાવાળું આપનું મહાલક્ષ્મી રૂપ જે સાત્વિક સ્વરૂપ છે તેને જ તે જાણે છે. બ્રહ્માજી આપના રાજસ રૂપને અને શંકર ભગવાન તામસ રૂપને જાણે છે. ક્યાં હું અત્યંત અજ્ઞાની ને ક્યાં આપનો આ અત્યંત પ્રભાવશાળી પરમ અનુગ્રહ પ્રસાદ, મારા માટે આ કેટલું દુર્લભ છે. હે ભવાની, આપનું કૃપાપૂર્ણ ચરિત્ર સમજમાં આવી ગયું. અનન્ય ભક્તિથી ઉપાસના કરવાવાળા સેવકો પર દયા કરવી તે આપનો સ્વભાવ છે. જ્યારે આપે લક્ષ્મી રૂપે શ્રી વિષ્ણુ સાથે સંબંધ બાંધ્યો ત્યારે શ્રી વિષ્ણુમાં મધુ કૈટભને મારવાનું સામર્થ્ય આવ્યું, છતાં તે આપની સાથે યથોચિત વ્યવહાર નથી કરતા. ક્યારેક તમારી પાસે ચરણ સેવા કરાવે છે, તેનું રહસ્ય એ છે કે આપના હાથ અગ્નિ જેવા તેજસ્વી છે. તેનો સ્પર્શ કરાવીને તેઓ તેમના ચરણોને પવિત્ર કરે છે, જેથી પૃથ્વીનો ભાર વહન કરી શકે. પુરાણ પુરુષ શ્રી વિષ્ણુની છાતીમાં ભૃગુ ઋષિએ લાત મારી, છતાં આપની ઈચ્છાથી તેઓ ભૃગુ ઋષિ પર નારાજ ન થયા. જેમ કાપવા છતાં અશોક વૃક્ષ ભવિષ્યમાં વધારે સારું ફેલાવાની આશાથી નારાજ નથી થતું. બધા દેવતાઓ ભગવાન વિષ્ણુને પ્રણામ કરે છે અને તે શ્રી હરિનું મન આપનામાં જોડાયેલું રહે છે. હે દેવી, તમે ભગવાન વિષ્ણુના ખૂબ જ વિશાળ શાંત અને આભૂષણોથી શોભતા વૃક્ષ સ્થળ પર સૈયાની જેમ હંમેશા એ રીતે બિરાજી રહ્યા છો, જેમ વીજળી મેઘમાળામાં શોભી રહી છે, તો પછી તે જગત પ્રભુ વિષ્ણુ આપના વાહન ન થયા? હે માં, જો આપ રિસાઈને તેમને છોડી દો તો ખરેખર તેમની પૂજા કોઈ કરશે નહીં. એ તો નિર્વિવાદ છે કે કોઈ મનુષ્ય શાંત, સુશીલ અને ગુણવાન ભલે હોય, પરંતુ તેની પાસે આપનો, લક્ષ્મીનો વાસ ન હોય તો તેના કહેવાતા ભાઈઓ, મિત્રો પણ તેનો ત્યાગ કરે છે. હે અમિત પ્રભાવશાળી દેવી, હે અમિત પ્રભાવવાળી દેવી, સદા તમારા ચરણ કમળની ઉપાસનામાં પ્રયત્નશીલ રહેનારા જે બ્રહ્મા વગેરે દેવતાઓ છે, તે શું ક્યારેય સ્ત્રી ન હતા? હું તો માનું છું કે તે પણ સ્ત્રી હતા અને તમે જ તેમને પુરુષ બનાવ્યા છે. હે માં, તમારી શક્તિનું કેટલું વર્ણન કરું. હે માં, તમે જ્યારે પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ બનાવવાની શક્તિ ધરાવો છો, તો મને પણ પુરુષ બનાવવાની કૃપા કરો. ત્યારે દેવીએ પ્રસન્ન થઈ ઈલાને પુરુષ બનાવી દીધો. ત્યાર પછી સુધુમને કહ્યું, દેવી, મારા મનમાં એવી કલ્પના ઉઠે છે કે તમે ન તો સ્ત્રી છો ન પુરુષ છો, ન નિર્ગુણ છો ન સગુણ છો, અથવા તમે જે કોઈ પણ છો. આપને ભક્તિભાવથી નિરંતર પ્રણામ કરું છું. હે માં, મારી એક જ અભિલાષા છે કે મારામાં હંમેશા આપની અખંડ ભક્તિ રહે. શુતજી કહે છે, આ પ્રમાણે સ્તુતિ કરીને રાજા સુધુમ્ન ભગવતીના શરણાગત થઈ ગયા. ભગવતી અતિ પ્રસન્ન થઈને તેમને પોતાના પરમ ધામમાં મોકલી દીધા. આ પ્રમાણે ભગવતી જગદંબિકાના કૃપા પ્રસાદથી રાજા તે પરમ પદને અધિકારી થયા. જ્યાંથી પાછા આવવાનું રહેતું નથી. દેવતાઓ પણ આ પદ માટે સદા આતુર રહે છે. સુધુમ્નના સ્વર્ગ ગયા પછી પુરુર્વા પ્રજા હંમેશા પ્રસન્ન રહે એ રીતે રાજ્ય કરવા પ્રયત્નશીલ હતા. પ્રતિષ્ઠાનપુર એક સુંદર નગર હતું. તે પુરુર્વાની રાજધાની હતી. પ્રજાની રક્ષામાં સદા તૈયાર રહેતા અને બધા જ ધર્મ શાસ્ત્રોના જ્ઞાતા પુરુર્વાના હાથમાં હવે શાસનની લગામ આવી ગઈ. તે અપાર ઉદ્યમી હતા. ઈશ્વરીય બળ તો તેમનામાં હતું જ. સામ દામ દંડ ભેદ વગેરે નીતિઓ તેમને આધીન હતી. તેમના રાજ્યકાળમાં બધા વર્ણ પોતપોતાના આશ્રમ ધર્મનું પાલન કરતા હતા. મહારાજ પુરુર્વાએ વિવિધ યજ્ઞો કર્યા, જેમાં ખૂબ દક્ષિણા આપવામાં આવી. તેમના રૂપ ગુણ વૈભવ સદાચાર સ્વભાવ અને શક્તિની પ્રશંસા સાંભળીને ઉર્વશી તેમના પર આસક્ત થઈ ગઈ. રાજા પુરુર્વાને પતિ બનાવવાની તેને ઈચ્છા થઈ. તે અપ્સરા બ્રહ્માજીના શ્રાપથી મૃત્યુલોકમાં આવી હતી. રાજા પુરુર્વાને ગુણવાન સમજીને તેમના પર ઉર્વશીએ પસંદગી ઉતારી, પરંતુ તેણે રાજાની સાથે શરતો રાખી. રાજન, તમારી પાસે આ બે મેંઢા એટલે ઘેટા છે, તેમની તમારે રક્ષા કરવાની રહેશે. હું દરરોજ ભોજનમાં માત્ર ઘી એટલે કે ઘૃત જ ખાઈશ, એ સિવાય હું ભોજનમાં બીજું કંઈ પણ નહીં લઉં. મહારાજ, સંભોગ સિવાય હું તમને ક્યારેય નગ્ન જોઈ નહીં શકું. હે રાજન, જો આ શરતનો ભંગ થશે તો હું તમને છોડીને ચાલી જઈશ. આ બિલકુલ સાચી વાત છે. રાજાએ ઉર્વશીની શરતો સ્વીકારી લીધી અને શ્રાપથી ઉદ્ધાર થાય તે માટે તે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાં રહેવા લાગી. તે દિવસોમાં રાજાની બુદ્ધિ અને મનનો વિષય એકમાત્ર ઉર્વશી જ બની ગઈ હતી. રાજા તેના પર એટલા આસક્ત થઈ ગયા હતા, તેના વિના ક્ષણ પણ રહી શકતા ન હતા. આ પ્રમાણે અનેક વર્ષો વીતી ગયા. દેવરાજ ઇન્દ્ર સ્વર્ગમાં હતા. તેમણે ઉર્વશીને ત્યાં ન જોઈ. ત્યારે તે ગંધર્વોને કહેવા લાગ્યા, ગંધર્વો, તમે બધા ઉર્વશીને અહીં લાવવાનો પ્રયત્ન કરો. રાજા પુરુર્વાની આંખો પર પડદો પાડી તેમના ઘેરથી ઘેટાને ચોરી લાવો તો આ કાર્ય સધાશે. અહીં મારું સ્થાન ઉર્વશી વિના ઝાંખું થઈ ગયું છે. આ સ્થાનની શોભા જ ખતમ થઈ ગઈ છે. તેથી જે કોઈ પણ ઉપાયથી તે સુંદરી અપ્સરાને અહીં પાછી લાવો. દેવરાજ ઇન્દ્રના કહ્યા પ્રમાણે વિશ્વાવસુ વગેરે અનેક ગંધર્વો પુરુર્વાના મહેલમાં ગયા. ત્યારે ખૂબ અંધારું હતું. ગંધર્વોએ ઘેટાને ચોરી લીધા. તે જ્યારે ઘેટાને લઈને આકાશ માર્ગે જાય છે ત્યારે ઘેટા બરાડવા લાગ્યા. ઉર્વશી તે ઘેટાને પુત્રની જેમ માનતી હતી. ઘેટાના બરાડવાનો અવાજ સાંભળી તે ક્રોધિત થઈ ગઈ. તેણે રાજાને કહ્યું, આ ઘેટાને સાચવવાની તમે પ્રતિજ્ઞા કરી હતી, પરંતુ રાજન, તમારા પર ભરોસો મૂકી આજે હું નષ્ટ થઈ ગઈ. આ ઘેટા મને પુત્ર જેટલા વહાલા હતા. ચોરોએ તેમને ચોરી કરી અને તમે સ્ત્રીની જેમ આંખો બંધ કરીને પડ્યા છો. તમે નપુંસક છો. માત્ર તમારા મનથી જ તમે વીર છો. તમારા જેવા પતિ સાથે રહીને હું લૂંટાઈ ગઈ. અરે, આ બંને ઘેટા મને મારા પ્રાણ જેટલા પ્રિય હતા, પરંતુ આજે તે મારી આંખોથી દૂર થઈ ગયા. આ પ્રમાણે ઉર્વશી વિલાપ કરવા લાગી. તેને ઉદાસ જોઈને પોતાની સુદબુદ ખોઈ બેઠેલા રાજા પુરુર્વા નિર્વસ્ત્ર સ્થિતિમાં ચોરોની પાછળ દોડ્યા અને તે જ વખતે રાજભવનની સામે ગંધર્વોની પ્રેરણાથી વીજળીનો ચમકારો થયો. રાજા જવાની ઉતાળમાં હતા. ઉર્વશીએ તેને નિર્વસ્ત્ર જોઈ લીધા. પછી તો ગંધર્વો ઘેટાને રસ્તામાં જ છોડીને ભાગી ગયા. રાજાએ તે ઘેટાઓને પકડી લીધા અને તે થાકેલા લથડિયા ખાતા પોતાના મહેલમાં પાછા આવ્યા. તે વખતે તેમણે ઉર્વશીને ન જોઈ. ત્યારે પુરુરવા અત્યંત દુઃખી થઈને રડવા લાગ્યા. પરંતુ તે સુંદર સ્ત્રી ઉર્વશી તો પતિને નિર્વસ્ત્ર જોઈને ક્યારની જતી રહી હતી. રાજાની દશા પાગલ જેવી થઈ ગઈ. તે પૂરા ભૂમંડળમાં ફરવા લાગ્યા. તેમને કુરુક્ષેત્રમાં ઉર્વશી જોવા મળી. તેને જોઈ મહારાજ પુરુરવાના બધા અંગો પ્રસન્ન થઈ ગયા. પછી મીઠી વાણીમાં તેઓ કહેવા લાગ્યા, અરે સુંદરી, થોભો થોભો, મારું ચિત્ત તમારામાં લાગેલું છે. હું તમારા આધીન થઈને રહું છું. મેં કોઈ અપરાધ નથી કર્યો, પછી મને પતિને આવા ઘોર સંકટમાં મૂકવાનું તમારા માટે કેટલું વાજબી છે. હે દેવી, આજ તમારો એ પ્રિય દેહ છે, તમારા દૂર જવાથી હવે તે નષ્ટ થઈ રહ્યો છે. સુંદરી, જો તમે આ દેહનો પરિત્યાગ કરી દીધો તો આને શિયાળ અને કાગડા ખાઈ જશે, અર્થાત હું જીવી નહીં શકું. આ પ્રમાણે રાજા પુરુરવા દુઃખી થઈને વિલાપ કરી રહ્યા હતા. બારે દયાજનક દશા થઈ ગઈ હતી. તે થાકી ગયા હતા ત્યારે ઉર્વશીએ એમને કહ્યું. ઉર્વશી બોલી, મહારાજ, તમે મહાન મૂર્ખ છો. તમારી બુદ્ધિ ક્યાં કુંઠિત બુઠ્ઠી થઈ ગઈ. તમે ઘેર જાઓ, ત્યાંનો આનંદ ભોગવો. મનમાં આવો વિષાદ કરવો વ્યર્થ છે. આ પ્રમાણે સમજાવવા છતાં મહામોહમાં ડૂબેલા પુરુરવાને જ્ઞાન ન થયું. તેઓ દુઃખના ઉછળતા દરિયામાં ગોથા ખાતા રહ્યા. સુતજી કહે છે, આ પ્રમાણે આ કથા મેં કહી દીધી. ઉર્વશીનો પ્રસંગ ખૂબ મોટો છે. મેં તો તેને સંક્ષેપમાં જ કહ્યો છે. અધ્યાય 10, 11, 12, 13 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.